سورة زخرف سورة نمبر 43 بسم الله الرحمن الرحيم شروع کرو چھو موٹا مہربان نے بہج رحم والا اللہ نا نام تھی آمین والکتاب المبین قسم چھے آ روشن کتاب نی بے شک امیں تینے عربی زبان ما قرآن بناویو کہ جے تھی تمہیں سمجھی شکو وَإِنَّهُ فِي أُمِّ الْكِتَابِ لَدَيْنَا لَعَلِيٌّ حَكِيمٌ نے بے شک تے قرآن اماری پاسے ام الکتاب یعنی کہ اصل کتاب لوح محفوظ ماں چوکس عالی شان نے حکمت والو چھے افنضرب عنكم الذکر صفحا ان کنتم قوما مسرفین پچھی شوں تمہیں لوکو હદ બહાર નીકળી જાઓ છો કે જેથી અમે તમને સુધારવા માટેનો હુકમ કરવાનું એકદમ બંધ કરી દઈએ ને અમે આગલા લોકોમાં પણ કેટલાકોને નબીઓ મોકલ્યા હતા પણ તેમની પાસે કોઈ નબી આવતો નહોતો કે જેની તેઓ હાંસી ન ઉડાવતા હોય જેની તેઓ મજાક ન કરતા હોય તો પછી અમોએ તે લોકોનો કે જેઓ સખ્તાઈમાં ઘણા વધેલા હતા તેઓનો નાશ કરી નાખ્યો ને પછી આગલાઓની મિસાલ ચાલુ થઈ ગઈ અને એ રસૂલ અગર તું તેમને પૂછે કે આસમાનો તથા જમીનને કોણે પેદા કર્યા છે તો તેઓ જરૂર કહેશે કે તેમને તે તાકતવાળા ને આલિમ અલ્લાહે પેદા કર્યા છે જેણે તમારા માટે જમીનને પાથરણું બનાવી છે અને તમારા માટે તેમાં રસ્તાઓ બનાવ્યા છે કે કદાચને તમે સીધો રસ્તો મેળવી શકો فأن تخرجون અને જેણે આસમાન પરથી જરૂર મુજબનું પાણી ઉતાર્યું પછી અમોએ તે થકી મરેલી જમીનને પાછી જીવતી કરી દીધી એવી જ રીતે તમે લોકો પણ પાછા જીવતા કરીને કાઢવામાં આવશો અને જેણે દરેક જાતના જોડા કપલ પેદા કર્યા ને તમારા માટે વહાણો તથા જાનવરો પેદા કર્યા કે જેમના પર તમે સવાર થાઓ છો وتقولوا سبحان الذي سخر لنا هذا وما كنا له مقرنين એ માટે કે તમે તેમની પીઠ ઉપર ટટ્ટાર થઈને સીધા બેસી જાઓ પછી જ્યારે તમે તેમના ઉપર ટટ્ટાર થઈને બેસી જાઓ ત્યારે તમારા પાલનહારની નેમતને યાદ કરો અને કહો કે ઇબાદતને લાયક છે તે જાત કે જેણે આ સવારીઓને અમારી તાબે કરી દીધા જો કે તેમને કાબૂમાં લાવવાની અમારી તાકાત ન હતી ને બેશક અમે અમારા પાલનહારની હુજૂરમાં પાછા ફરીને જનાર છીએ અને લોકોએ અલ્લાહના માટે તેના બંદાઓમાંથી કેટલાકોને તેના જ અંગ યાની કે અલ્લાહની ઔલાદ તરીકે અલ્લાહની શરીક બનાવી દીધા છે બેશક ઇન્સાન ખુલ્લો નાશુક્રો છે તે જે કાંઈ પેદા કરે છે તેમાંથી શું તેણે પોતે દીકરીઓ લઈ લીધી છે અને દીકરાઓથી તમને નવાજ્યા છે અને જ્યારે તેઓમાંથી કોઈને તે દીકરીના જન્મની ખુશખબર આપવામાં આવે છે કે જેનો તે રહેમાન અલ્લાહ સાથે સંબંધ દેખાડ્યા કરતો હતો ત્યારે ગુસ્સાનો માર્યો તે ખબર સાંભળવાથી તેનો ચહેરો કાળો થઈ જાય છે غير مبين ભલા તે છોકરીની જાત કે જે દાગીના વગેરે શણગારમાં તરક્કી પામે છે અને તે ઝઘડામાં સાફ બોલી પણ ન શકે. فشهدوا خلقهم ستكتب شهادتهم ويسألون. અને એ લોકોએ ફરિશ્તાઓને કે જે પણ દયાળુ અલ્લાહના બંદા છે તેમને ઔરત જાતિ તરીકે માની લીધા છે, ભલા તેઓ તેમની પેદાઈશ વખતે હાજર હતા? નજદીકમાં જ તેમની સાક્ષી ગવાહી લખી લેવામાં આવશે ને તેમને સવાલ કરવામાં આવશે. અને તેઓ કહે છે કે જો રહેમાન અલ્લાહ ચાહતે તો અમે તે ફરિશ્તાઓની પૂજા ન કરતે, પણ તેમને એ બાબતની માહિતી જ નથી. તેઓ તો ફક્ત અટકળો અનુમાનો બાંધે છે. અથવા શું અમોએ તેમને આ પહેલા કોઈ કિતાબ આપી છે કે જેને તેઓ મજબૂતાઈથી વળગી રહ્યા છે? નહીં, બલકે તેઓ કહે છે કે અમોએ અમારા બાપ દાદાઓને એક રસ્તા ઉપર, એક ધર્મ ઉપર ચાલતા જોયા હતા અને બેશક અમે પણ તેમના જ પગલે પગલે ચાલ્યા જઈએ છીએ. અને એ રસૂલ, આ મુજબ અમોએ તારી અગાઉ જે ગામમાં ડરાવનારો રસૂલ મોકલ્યો ત્યારે તે ગામના મોટેરાઓએ કહ્યું કે અમોએ તો અમારા બાપ દાદાઓને એક રસ્તા પર ચાલતા જોયા હતા અને અમે પણ તેમના જ ચીલે ચીલે તેમના જ રસ્તે ચાલ્યા જશું. قال أولو جئتكم بأهدى مما وجدتم عليه આથી તે રસૂલે કહ્યું કે જે રસ્તે ચાલતા તમોએ તમારા બાપ દાદાઓને જોયા હતા તે કરતાય વધારે આસાન અને સહેલો રસ્તા પર લાવનારો મઝહબ હું લઈને આવ્યો હોઉં તો પણ તમે તમારા બાપ દાદાઓના રસ્તાની જ પેરવી કરશો તો તેઓએ કહ્યું કે ગમે તે હોય તમને જે કાંઈ આપીને મોકલ્યા છે તેનો તો અમે ચોક્કસ ઇનકાર કરનારા છીએ. فانتقمنا منهم فانظر كيف كان عاقبة المكذبين જેથી અમે તેમનાથી પણ બદલો લીધો પછી જોઈ લે કે જૂઠલાવનારાઓનો અંત ખાતેમો કેવો થયો. وَإِذْ قَالَ إِبْرَاهِيمُ لِأَبِيهِ وَقَوْمِهِ إِنَّنِي بَرَاءٌ مِّمَّا تَعْبُدُونَ إِلَّا الَّذِي فَطَرَنِي فَإِنَّهُ અને તે સમયને યાદ કરો જ્યારે ઇબ્રાહીમે પોતાના બાપ તથા પોતાની કૌમને કહ્યું કે જે વસ્તુઓને તમે પૂજો છો ઇબાદત કરો છો તેનાથી હું એકદમ દૂર છું સિવાય તેના કે જેણે મને પેદા કર્યો છે માટે તે નજદીકમાં જ મને હિદાયત પણ આપશે. અને ઇબ્રાહીમે અલ્લાહની એક્યતા અલ્લાહની તૌહીદ એ બાબતને પોતાની ઔલાદોમાં કાયમ રાખ્યું કે કદાચને જેઓ અલ્લાહમાં શરીક કરતા હતા તેઓ પાછા ફરે. પણ અલ્લાહ તેમને તથા તેમના બાપ દાદાઓને ફાયદો પહોંચાડતો રહ્યો ત્યાં સુધી કે તેમની પાસે સાચો દીન અને સાક્ષાત સામે રસૂલ આવી પહોંચ્યા. અને જ્યારે તેમની પાસે સાચો ધર્મ આવી ગયો ત્યારે તેઓએ કહ્યું કે આ તો જાદુ છે અને સાચે જ અમે તેની નાફરમાની કરનારા છીએ. અને તે લોકોએ આ પણ કહ્યું કે આ કુરાન બે ગામ યાની કે મક્કા તથા તાઇફ એમાંના કોઈ સંભવિત માણસ ઉપર શા માટે ઉતારવામાં આવ્યું. معيشتهم في الحياة الدنيا ورفعنا بعضهم فوق بعض درجات ليتخذ بعضهم بعضا سخريا ورحمة ربك خير مما يجمعون તો શું તેઓ તારા પાલનહારની રહેમતને વેચે છે? અમોએ આ દુનિયાની જિંદગીમાં તેમની વચ્ચે તેમની રોજીને રિસ્ક વેચી આપ્યું છે અને અમોએ તેઓમાંથી કેટલાકોને કેટલાકો ઉપર દરજ્જા આપ્યા છે કે જેથી તેઓમાંથી કેટલાકો કેટલાકોની તાબેદારી કરે, ફરમાબરદારી કરે. ને તારા પાલનહારની રહેમત તે વસ્તુઓ કરતા કે જેને તેઓ ભેગી કરે છે કેટલી વધારે છે. અને જો એમ ન હોત, યાને કે લોકો માલ અને દોલતને વધારે મોટું ગણતા ન હોત, તો બધા લોકો એક જેવા જ બની જતે, યાની કે બધાને બધા અદેખાય કરનારા બની જવાની બીક ન હોત, તો અમે તેમના માટે કે જેઓ દયાળુ અલ્લાહનો ઇનકાર કરે છે, તેઓના મકાનોના છાપરા ચાંદીના બનાવી દેત અને સીડીઓ દાદરાઓ પણ કે જેના ઉપર તેઓ ચડે ઉતરે છે અને તેના મકાનોના બારણાઓ પણ અને તે ખુરશીઓ કે તકિયાઓ તેને પણ કે જેમના ઉપર તેઓ ટેકો દઈને બેસે છે અને ફક્ત ચાંદીના જ નહીં બલકે સોનાના પણ બનાવી દેત. પણ આ બધી વસ્તુ ફક્ત આ સંસારી જિંદગીની મૂડી છે. જ્યારે કે તારા પાલનહારની પાસે તો પરહેજગારો માટે આખેરત જ ફાયદાવાળી છે. અને જે માણસ અલ્લાહની યાદથી મોઢું ફેરવી લે છે, તો તેના માટે અમે એક શૈતાનને નક્કી કરી દઈએ છીએ, મુકર્રર કરીએ છીએ, અને એ જ તેનો સાથી રહે છે. અને ચોક્કસ એ જ તેમને સાચા રસ્તાઓથી અટકાવતા રહે છે, અને તેઓ એવું ગુમાન કરતા રહે છે કે તેઓ હિદાયત પામેલા છે. ત્યાં સુધી કે જ્યારે તે કયામતમાં અમારી પાસે આવશે, તો તે પોતાના સાથી શૈતાનને કહેશે કે મારી તથા તારી વચ્ચે પૂરબ અને પશ્ચિમની દૂરી હોત તો કેવું સારું હોત. આમ જુઓ કે તે શૈતાન કેટલો ખરાબ સાથી છે. અને જ્યારે તમે જુલ્મ કરી ચૂક્યા છો, તો તમને આ દિવસ કયામત કાંઈ જ નફો નહીં પહોંચાડે, માટે તમે આ અઝાબમાં, આ સજામાં એકબીજાના શરીક થઈ જાઓ. ત્યારે એ રસૂલ, શું તું બહેરાઓને સંભળાવી શકે છે અથવા આંધળાઓ તથા જેઓ ખુલ્લી ગુમરાહીમાં છે, ભટકેલા છે, તેમની રહેબરી કરી શકે છે? પણ જો અમે રસૂલને દુનિયામાંથી પણ લઈ લઈએ, તો પણ તેમનાથી બદલો તો જરૂર લેશું. અથવા અમે તને તારી જિંદગીમાં જ તે અઝાબ તારી સામે દેખાડી દઈએ કે જેનો અમોએ તેમને વાયદો કર્યો છે, કારણ કે બેશક અમે તેમના ઉપર પૂરેપૂરો કાબુ રાખીએ છીએ. માટે તારા તરફ જે કાંઈ વહી કરવામાં આવી, જે કાંઈ હુકમ કરવામાં આવ્યો, તેને મજબૂતીથી વળગી રહે. બેશક તું આસાન રસ્તા ઉપર છે. وَإِنَّهُ لَذِكْرٌ لَكَ وَلِقَوْمِكَ وَسَوْفَ تُسْأَلُونَ. અને બેશક આ કુરાન તારા તથા તારી કોમ માટે નસીહત અને બોધ છે, અને તે વિશે આગળ જતા તમને સવાલ કરવામાં આવશે. وَاسْأَلْ مَنْ أَرْسَلْنَا مِنْ قَبْلِكَ مِنْ رُسُلِنَا أَجَعَلْنَا مِنْ دُونِ الرَّحْمَنِ آلِهَةً يُعْبَدُونَ. અને અમોએ તારી પહેલા જે રસૂલો મોકલ્યા હતા તેમને પૂછી જો કે ભલા અમોએ દયાળુ અલ્લાહ સિવાય બીજા કોઈ માબૂદો નક્કી કરી આપ્યા હતા કે જેમને પૂજવામાં આવે, ઈબાદત કરવામાં આવે? ولقد أرسلنا موسى بآياتنا إلى فرعون وملئه فقال إني رسول رب العالمين. અને સાચે જ અમોએ મૂસાને અમારી નિશાનીઓ આપીને ફિરઔન તથા તેમની કૌમના સરદારો તરફ મોકલ્યો. ત્યારે મૂસાએ ફરમાવ્યું હતું કે ચોક્કસ હું બધી દુનિયાઓના પાલનહારનો રસૂલ છું. પણ જ્યારે તે તેમની પાસે અમારી નિશાનીઓ લઈને પહોંચ્યો, ત્યારે તરત જ તે લોકોએ તે નિશાનીઓને હસી કાઢી. અને અમે તેમને કોઈ એવી નિશાની દેખાડતા ન હતા કે જે આગલી નિશાનીઓ કરતા વધારે ઊંચી ચડિયાતી ન હોય, અને અમોએ તેમને અઝાબમાં સજામાં પકડી લીધા કે કદાચને તેઓ સાચા રસ્તા તરફ પાછા ફરે. અને જ્યારે તે લોકો અઝાબમાં સપડાણા, ત્યારે મૂસાને તેઓએ કહ્યું કે એ જાદુગર, તું અમારી ખાતર તારા પાલનહાર પાસે તે વસ્તુ માટે દુઆ કર કે જેનો તેણે તારી સાથે વાયદો કર્યો છે. અગર હવે અઝાબથી અમે છૂટીશું, તો પછી અમે બેશક સાચા રસ્તા પર ચાલીશું. અને પછી જ્યારે અમોએ તેમના પરનો અઝાબ દૂર કર્યો, તેમને મુશ્કેલીથી રાહત આપી, ત્યારે તરત જ તેઓ પોતાના વાયદાઓનો ભંગ કરવા લાગ્યા.